श्रीमद् देवी भागवत महात्मय अध्याय पांच श्रीमद् देवी भागवत पुराणनो श्रवण विधि श्रवणनु महान फल तथा महात्मयनु वर्णन। ऋषि बोलिया, हे महाभाग सुत जी, अमे देवी भागवतना उत्तम महात्मयने सांभळ्यु। हवे पुराण श्रवणनो विधि सांभळवानी इच्छा छे। सुत जी कहे छे, मुनियो, विद्वान पुरुषे सर्वप्रथम ज्योतिषी पासे श्रेष्ठ मुहूर्त कढ़ावो जोई। जेठ महीना थी छ महीना पुराण सांभळवा माटे उत्तम छे। हस्त अश्विनी मूल पुष्य रोहिणी श्रवण ने मृगशीर्ष तथा अनुराधा नक्षत्र शुभ तिथि और शुभ ग्रह वार मा कथानो आरंभ करवाथी उत्तम फलनी प्राप्ति थाय छे। जे नक्षत्र में बृहस्पति हो त्यांथी चंद्रमा जे नक्षत्र में हो त्यां सुधी गणता चार सुधी धर्म प्राप्ति फरी बीजा चार सुधी लक्ष्मी प्राप्ति त्यार पछी एक नक्षत्र सुधी सिद्धि पछी पांच नक्षत्र सुधी सुख ने पछीना छ नक्षत्र पीड़ा आपनारा छे। त्यार पछीना चार नक्षत्र राज भय उभो करनार अने त्यार पछीना त्रण नक्षत्र ज्ञान प्राप्ति में सहयोगी बने छे। पुराण श्रवणना प्रारंभ में उपयुक्त नक्षत्रों पर अवश्य ध्यान आपवू जोईए एवं शंकर भगवाननुं कहेवुं छे, अथवा भगवती जगदंबिका ने प्रसन्न करवा माटे नवरात्रिना चार दिवसों में पुराणनुं श्रवण करवुं जोईए। आ सिवायना महीनाओं में पण आ पुराण सांभळी शकाय छे, परंतु त्यारे पण तिथि नक्षत्र ने शुभ दिवस नो विचार अवश्य करवो जोईए। विवेकी मानस नु कर्तव्य छे के लग्न वगैरह कार्य में जेवी सामग्री नी जरूरी होय छे तेवी ज सामग्री आ नवाहन यज्ञ माटे एकठी करवानो प्रयत्न करे। दंभी अने लोभी न होय तेवा केटलाक सहायक विद्वानो आ कार्य में रहेवा जोईए। भगवती जगदंबिका भवी भक्ति भाव वाला चार अन्य पाठक मुख्य वक्ता सिवायना बेसीने पाठ करे। कथानु आमंत्रण चार दिशाओं में मोकलीने जणावू जोईए के आप अही अवश्य पधारशो। श्रीमद देवी भागवतनी कथानु आयोजन करवामां आव्युं छे। सूर्य गणपति शिव शक्ति अथवा विष्णु कोई पण देव में भक्ति राखनारा होय ते बधा ज आ कथा सांभळवा माटे अधिकारी छे। कारण के बधा देवताओ पण भगवती आद्य शक्ति नी उपासना तो करे ज छे। श्रीमद देवी भागवत नी कथा अमृतमय छे। तेना मां निरंतर प्रेम राखनारा सज्जन आ कथा रस नु पान करवा तीव्र आप कथा रस नु पान करवा तीव्र इच्छा थी अही अवश्य पधारवानी कृपा करे। ब्राह्मण वगैरह चारे वर्ण स्त्रीओ आश्रमवासीओ भले सकाम होय के निष्काम बधा ज आ कथारूपी अमृत नु पान करवा माटे अधिकारी छे। कोई ने पूरा नव दिवस सुधी पूरी कथा सांभळवानो समय न होय तो पण आ दिव्य ज्ञान में समय नी अनुकूलता प्रमाणे थोड़ा समय माटे पण अवश्य आवु जोईए। आ प्रकारनु आमंत्रण जन समाज माटे अत्यंत नम्रतापूर्वक मोकलवु जोईए। आवेला श्रोताओ माटे रहेवानी योग्य व्यवस्था करवी जोईए। ज्यां कथानु स्थळ होय त्यांनी धरतीने साफ करी सजावी जोईए। छाणथी लीपीने पवित्र बनावी जोईए। कथाना स्थळ पर सुंदर मंडप बांधवो जोईए। केळना स्तंभ रोपवा जोईए। रोशनी करवी जोईए। मंडपने नानी मोटी ध्वजाओथी शणगारवो जोईए। कथा वाँचनार व्यासजी माटे दिव्य आसन मूकू ते आसन पर बेसनारने सुख मळे तेवी बिछानानी व्यवस्था करवी जोईए। कथा वाँचनार वक्तानो मुख पूर्व अथवा उत्तर दिशा तरफ रहे ते रीते आसननी व्यवस्था करवी जोईए। कथा सांभळवा आवनारा स्त्री पुरुषोना माटे बेसवानी योग्य व्यवस्था करवी जोईए। આ પુરાણના વક્તા સુંદર રીતે પ્રવચન કરનાર સંયમી શ્રોતાઓના જ્ઞાતા, શાસ્ત્રોના જ્ઞાતા, દેવી ઉપાસક, દયાશીલ, નિસ્પૃહી, ઉદાર અને સત અસતના વિવેકનું જ્ઞાન ધરાવનાર વિદ્વાન પુરુષ ઉત્તમ વક્તા માનવામાં આવે છે, ઉત્તમ વક્તા માનવામાં આવ્યા છે. શ્રોતા તે ઉત્તમ છે જેની બ્રહ્મમાં આસ્થા હોય, જેની દેવતાઓ પ્રત્યે ભક્તિ હોય અને જેને કથા સાંભળવાની ઈચ્છા હોય. આ ઉપરાંત શ્રોતા ઉદાર, નિર્લોભી, નમ્ર અને અહિંસા વગેરે ગુણોનું આચરણ કરતો હોય. પાખંડી, ઢોંગી, લોભી, વ્યભિચારી, ધર્મના નામે પાખંડ કરનાર, કટુભાષી અને ક્રોધી સ્વભાવનો વક્તા દેવી ભાગવત માટે અયોગ્ય માનવામાં આવ્યું છે. શ્રોતાઓને સમજાવવામાં કુશળ એવા એક પ્રકાંડ વિદ્વાન શ્રોતાઓની શંકાઓનું નિવારણ કરવા માટે ઉપાચાર્ય તરીકે મુખ્ય વક્તાની પાસે બેસાડવા જોઈએ. કથા શરૂ થાય તે પહેલા શ્રોતા અને વક્તાએ શોરકર્મ હજામત કરાવી લેવું જોઈએ. ત્યાર પછી નિયમોના પાલનમાં ધ્યાન આપે, શોચ આદિથી નિવૃત્ત થઈ સૂર્યદેવ પહેલા સ્નાન કરી લેવું, સંધ્યા તર્પણ વગેરે નિત્ય કર્મ સંક્ષેપમાં કરી લેવા. શ્રીમદ દેવી ભાગવત સાંભળવાના અધિકારી બનવા માટે ગોદાન કરવું જોઈએ. શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ સુંદર અક્ષરોથી ભરપૂર ભગવતીની વાંગમયી મૂર્તિ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધા જ ઉપચારોથી આ દિવ્ય ગ્રંથનું પૂજન કરવું અનિવાર્ય છે. કથાની નિર્વિઘ્ન સમાપ્તિ માટે પાંચ બ્રાહ્મણોની વરણી કરવી. તે બ્રાહ્મણોએ નિર્વાણ મંત્ર ના જપ અને દુર્ગા સપ્તસતી ના પાઠ કરવા. પ્રદક્ષિણા અને નમસ્કાર કર્યા પછી દેવી ભગવતીની આ પ્રમાણે સ્તુતિ કરવી જોઈએ. કાત્યાયની, આપ મહામાયા તથા જગતની અધીશ્વરી છો ભવાની. આપની મૂર્તિ કૃપામય છે. હું સંસાર રૂપી સાગરમાં ડૂબી રહ્યો છું, મારો ઉદ્ધાર કરો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી દ્વારા સારી રીતે પૂજાયેલા હે જગદંબિકા, આપ મારા પર પ્રસન્ન થાઓ. દેવી, હું આપને નમસ્કાર કરું છું. મને મારી મનોકામના પૂરી કરનારું વરદાન આપો. આ પ્રમાણે પ્રાર્થના કરીને, મનને એકાગ્ર કરીને કથા શ્રવણ કરવી, વક્તાને ભગવાન વેદ વ્યાસ સ્વરૂપ ગણીને ભક્તિ આદર સાથે તેમની પૂજા કરી, પુષ્પહાર અર્પણ કરી, અલંકાર અને વસ્ત્રાદિથી તેમનું સ્વાગત કરીને આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે ભગવાન, આપ વ્યાસ સ્વરૂપ છો, આપ સંપૂર્ણ શાસ્ત્રો અને ઇતિહાસના જ્ઞાતા છો. હું આપને પ્રણામ કરું છું. કથારૂપી ચંદ્રમાનો ઉદય કરીને મારા અંતઃકરણના અંધકારને દૂર કરવાની કૃપા કરો. નવ દિવસ સુધી બધા જ નિયમોનું પ્રથમ દિવસની જેમ પાલન કરવું જોઈએ. બ્રાહ્મણોને આસન પર બેસાડી તેમનું પૂજન કર્યા પછી સ્વયં કથા સાંભળવા બેસું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક કથાનું શ્રવણ કરવું જોઈએ. કથા શ્રવણના સમયે સાંસારિક બાબતો જેવી કે ઘર, પુત્ર, સ્ત્રી, ધન વગેરે સંબંધી વિચારોથી દૂર રહેવું. પુરાણી મહારાજ, સૂર્યોદય થી શરૂ કરીને સૂર્યાસ્ત થવાનો થોડો સમય બાકી રહે ત્યાં સુધી કથા વાંચે. બપોરે માત્ર બે ઘડીનો વિશ્રામ કરવો જોઈએ. લઘુશંકા અને સોચ પર નિયંત્રણ રાખવા. વારંવાર જવું ન પડે તે માટે ઓછું ભોજન લેવું ઉત્તમ છે. ખરેખર તો કથા દરમિયાન શ્રોતાએ દિવસમાં માત્ર એક વાર ફળાહાર લેવો જોઈએ, અથવા તે ફક્ત ફળ, દૂધ અને ઘી લઈને રહી શકે છે. સમજુ માણસોએ કથા શ્રવણમાં વિઘ્ન ન આવે તે રીતે ભોજનનું નિયમન કરી લેવું જોઈએ. દ્વિજવરો, હવે કથા શ્રવણમાં નિષ્ઠા જાગે તેવા નિયમ બતાવું છું. જે લોકો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાનમાં ભેદ દ્રષ્ટિ રાખે છે, ભગવતી જગદંબિકા પ્રતિ જેમની ભક્તિ નથી, તથા જે પાખંડી હિંસક કપટી બ્રાહ્મણોનો દ્રોહ કરનારા અને નાસ્તિક છે તેમને દેવી ભાગવતની કથા સાંભળવાનો અધિકાર નથી. બ્રાહ્મણનું ધન હરી લેનારા, પરસ્ત્રી પર દ્રષ્ટિ નાખનારા અને દેવતાઓના ધન પર અધિકાર જમાવનારા લોભી માણસો કથા શ્રવણના અધિકારી નથી. કથા શ્રવણનું વ્રત લેનારે બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર શું સાચું બોલવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી અને દરરોજ કથા સમાપ્ત થાય પછી રાત્રે પતરાળીમાં ભોજન કરવું, રીંગણા તેલ દાળ મધ તથા બાળેલું તથા બળેલું વાસી અને અસ્વાદ વાળા અન્નનો ત્યાગ કરે, માંસાહાર મસૂર ઋતુકાળમાં આવેલી સ્ત્રીની નજર પડી હોય તેવું અન્ન, મૂળા હિંગ કાંદા લસણ ગાજર કોળું વગેરે શાક ન ખાવા, કામ ક્રોધ લોભ મદ દંભ અને અહંકારને પાસે આવવા દેવા નહીં. બ્રાહ્મણોના દ્રોહી, પતિત, અસંસ્કારી, ચંડાળ, યવન, ઋતુધર્મમાં આવેલ સ્ત્રી અને વેદોનું જ્ઞાન ન હોય તેવા માણસો સાથે કથાના વ્રતીએ વાતચીત પણ ન કરવી. વેદ ગાય, બ્રાહ્મણો, ગુરુ, સ્ત્રી, વેદ ગાય, બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી, રાજા, મહાપુરુષો, દેવતા તથા દેવતાના ભક્તોની નિંદા સાંભળવી નહીં. જે કથાના વ્રતી છે તેમણે હંમેશા નમ્ર રહેવું, નિષ્કપટ વ્યવહાર કરવો, પવિત્રતા રાખવી, દયાળુ બનવું, ઓછું બોલવું અને મનમાં ઉદારતાનો ભાવ પ્રગટ કરવો. સફેદ કોઢવાળા કુષ્ઠ રોગી, ક્ષય રોગી, દુર્ભાગી, પાપી, દરિદ્ર અને સંતાનહીન લોકો પણ આ કથાને ભક્તિપૂર્વક સાંભળી શકે છે. જે સ્ત્રી વંધ્યા છે, દુર્ભાગી છે, જે સ્ત્રીને એક સંતાન પછી બીજું સંતાન ન થયું હોય, જેના બાળકો મરી જતા હોય અથવા ગર્ભ પડી જતો હોય, તે સ્ત્રીઓ શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળી શકે છે. જે માણસ વિના પરિશ્રમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય તે શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળી શકે છે. કથાના 9 દિવસ 9 યજ્ઞો બરાબર છે. તેમાં કરેલું દાન, હવન, જપ અનેક ગણું ફળ આપે છે. આ પ્રમાણે નવાહ વ્રત કરીને કથાની સમાપ્તિ એટલે કે ઉદ્ધાપન કરવું જોઈએ. ફળની ઈચ્છા રાખનાર મનુષ્યએ મહાઅષ્ટમી વ્રતની જેમ આ વ્રતનું પણ ઉદ્ધાપન કરવું. નિષ્કામ ભાવે કથા શ્રવણ કરનાર મનુષ્ય પવિત્ર બનીને સંસારના આવાગમનમાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ આપવો એ ભગવતી જગદંબિકાનો સ્વભાવ છે. ગ્રંથ અને વક્તાની દરરોજ પૂજા કરવી જોઈએ. વક્તા દ્વારા અપાયેલા પ્રસાદનો ભક્તિપૂર્વક સ્વીકાર કરી લેવો જોઈએ. જે માણસ રોજ કુમારિકાઓનું પૂજન કરી, ભોજન કરાવી, તેમની પ્રાર્થના કરે છે તથા સાથે સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બ્રાહ્મણોને ભોજન આપે કરાવે છે, તેનું કાર્ય સિદ્ધ થાય છે તેમાં કોઈ સંદેહ નથી. તેમની પ્રાર્થના કરે છે તથા સાથે સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તેનું કાર્ય સિદ્ધ થઈ જાય છે તેમાં કોઈ સંદેહ નથી. કથાની પૂર્ણાહુતિના દિવસે તમામ દોષોના નિવારણાર્થે ગાયત્રી સહસ્ત્ર નામ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, જેના સ્મરણ અને દિવ્ય નામોના ઉચ્ચારણથી તપ, યજ્ઞ અને ક્રિયાઓમાં અધૂરપ રહેતી નથી. ભગવાન વિષ્ણુનું કીર્તન અવશ્ય કરવું જોઈએ. પૂર્ણાહુતિના દિવસે દુર્ગા સપ્તમ સતીના મંત્રોથી અથવા દેવી ભાગવતના મૂળ પાઠથી અથવા નિર્વાણ મંત્રથી હવન કરવાનું વિધાન છે, અથવા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને ઘી સાથે ખીરનું હવન કરવું જોઈએ. કારણ કે આ દેવી ભાગવત એ ગાયત્રીનું જ સ્વરૂપ છે. વસ્ત્ર, અલંકાર અને પૈસા ધનથી કથાવાચકને સંતુષ્ટ કરવા જોઈએ. કથાવાચક પ્રસન્ન થવાથી બધા દેવતાઓ પ્રસન્ન થાય છે. ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરવા જોઈએ, કારણ કે બ્રાહ્મણો પૃથ્વીના દેવતા છે. તેમને પ્રસન્ન કરવાથી આપણી અભિલાષા પૂરી થાય છે. દેવીમાં ભક્તિ રાખનાર પુરુષોને, સૌભાગ્યવતી સ્ત્રીઓને અને કુમારિકાઓને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી પોતાના કાર્યની સિદ્ધિ માટે તેમની પ્રાર્થના કરવી. સોનું, દૂધ આપનાર ગાય, હાથી, ઘોડા અને પૃથ્વી વગેરેનું પણ દાન આપવું જોઈએ. આવા દાનનું અક્ષય ફળ મળે છે. આ દેવી ભાગવત સુંદર અક્ષરોમાં લખવું જોઈએ. આ ગ્રંથને રેશમી વસ્ત્રમાં બાંધીને સુવર્ણના સિંહાસન પર રાખો અને આઠમ અથવા નવમના દિવસે કથાવાચકની પૂજા કરીને તે ગ્રંથ તેમને આપવો. આવું કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ ભોગવી અંતમાં દુર્લભ એવી મુક્તિને પ્રાપ્ત થાય છે. પુરાણનું જ્ઞાન હોય તેવો માણસ, દરિદ્ર હોય, દુર્બળ હોય, બાળક, યુવાન અથવા વૃદ્ધ હોય તો તેને વંદનને અધિકારી, પૂજ્ય અને સર્વદા આદરણીય માનવામાં આવે છે. જન્મ આપનાર અને ગુણજ્ઞ એવા જગતમાં અનેક ગુરુ છે, પરંતુ તે બધાની તુલનામાં પુરાણનો જ્ઞાતા સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે. પુરાણનો જ્ઞાતા કોઈ બ્રાહ્મણ જો વ્યાસ ગાદી પર બેસીને કથા વાંચતો હોય તો તે પ્રસંગ સમાપ્ત થતા સુધી કોઈને પ્રણામ ન કરે. પુરાણોની કથા પરમ પવિત્ર છે. જે તેને ઉપેક્ષા વૃત્તિથી સાંભળે છે તેમને ફળ તો મળતું જ નથી, ઉલટાનું દુઃખ અને દરિદ્ર્ય ભોગવવું પડે છે. પુરાણના જ્ઞાતા પુરુષને આસન, પાત્ર, દ્રવ્ય, ફળ, વસ્ત્ર અને શાલ એટલે કે ગરમ કામળી આપનાર મહાભાગ્યશાળી જનો ભગવત ધામના અધિકારી બને છે. ગ્રંથને રેશમી વસ્ત્ર અને સૂત્રથી બાંધીને જે દાનમાં આપે છે તે દાતાને અનેક સુખો ભોગવવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે કોઈ પુરુષ કોઈ પણ પ્રકારે દેવી ભાગવતની 9 આવૃત્તિઓ સાંભળી ચૂક્યો હોય તેને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કોણ કરી શકે? તે તો જીવન મુક્ત જ થઈ જાય છે. રાજા સાથે શત્રુતા થાય, રોગચાળાનો પ્રકોપ થાય, દુષ્કાળ પડે અથવા રાષ્ટ્રમાં બળવો થાય તો બધા ભયની શાંતિ માટે દેવી ભાગવત સાંભળવું જોઈએ. હે દ્વિજવરો, ભૂત પ્રેત સંબંધી ઉપદ્રવો શાંત કરવા, શત્રુ પાસેથી રાજ્ય મેળવવા અને પુત્ર પ્રાપ્તિ માટે દેવી ભાગવત સાંભળવું અનિવાર્ય છે. શ્રીમદ દેવી ભાગવતના અર્ધા શ્લોક અથવા અર્ધા ચરણનું પણ શ્રવણ કે પાઠ કરનાર મનુષ્ય પરમ પદનો અધિકારી બની જાય છે. સ્વયં ભગવતી જગદંબિકાના શ્રીમુખથી અર્ધો શ્લોક જ નીકળ્યો અને ત્યાર પછી શિષ્ય પરંપરાથી તેનો વિસ્તાર થઈ આ દેવી ભાગવત તૈયાર થયું. ગાયત્રીથી વધીને ન કોઈ ધર્મ છે, ન તપ છે, ન દેવતા જ છે અને ન ભજવા યોગ્ય બીજું કોઈ છે. ગાયત્રી શરીરનું રક્ષણ કરે છે તેથી તે ગાયત્રી કહેવાય છે. એ જ ગાયત્રી આ દેવી ભાગવતમાં તેના રહસ્યો સાથે વિદ્યમાન હાજર છે. આ દેવી ભાગવત પુરાણ જગદંબિકાને પ્રસન્ન કરવાનું સચોટ સાધન છે. શ્રીમદ દેવી ભાગવત પરમ પવિત્ર પુરાણ છે. બ્રાહ્મણનું આ એકમાત્ર ધન છે. નારાયણ સ્વરૂપ ધર્મપુત્ર યુધિષ્ઠિરજી આ ગ્રંથમાં ધર્મની સંપૂર્ણ વ્યાખ્યા કરી છે. ગાયત્રી રહસ્ય માં ભગવતી જ્યાં બિરાજે છે તે મણિદ્વીપનું વર્ણન અને સ્વયં ભગવતી દ્વારા હિમાલયથી કહેવામાં આવેલી ગીતાનું વર્ણન પણ આમાં છે, જેના સંપૂર્ણ પ્રભાવને મોટા મોટા દેવતાઓ પણ નથી જાણી શકતા. તે ભગવતી જગદંબિકાના ચરણોમાં વારંવાર પ્રણામ, જેની ચરણ રજના પ્રભાવથી બ્રહ્માજી આ જગતની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે અને રુદ્ર સંહાર કરવામાં સફળ થાય છે, તે ભગવતી જગદંબિકાના ચરણોમાં નિરંતર પ્રણામ કરીએ. મણિદ્વીપ પર ભગવતી જગદંબિકાનું ભવ્ય ભવન આવેલું છે. આ ભવન ચિંતામણી વગેરે રત્નોથી બનેલું છે. અમૃતથી ભરેલા કુવા અને દિવ્ય વૃક્ષો તેની શોભા વધારી રહ્યા છે. ભગવાન શંકરજીના હૃદયમાં સ્થાન મેળવનારી પ્રસન્ન મુખી ભગવતી જગદંબિકા ત્યાં બિરાજે છે. ભાગ્યશાળી લોકો તેમનું ધ્યાન કરીને સંસારના ભોગો ભોગવ્યા પછી અંતમાં નિશ્ચય રૂપે પરમ પદને પ્રાપ્ત કરે છે. બ્રહ્મા વિષ્ણુ શંકર તથા ઇન્દ્ર વગેરે દેવતા જેમની ઉપાસના કરે છે તે મણિદ્વીપની અધિષ્ઠાત્રી દેવી ભગવતી જગદંબિકા જગતનું કલ્યાણ કરો. અધ્યાય 5 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવત મહાત્મય સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.